કૃષ્ણ ગુરુ લેવા જગત ઊંઘમાં પડી ઊંઘમાં પડી શું ગૌરવ લેવા જાય ખર્ચ કેમ કમ્પ્લેટ સંસાર વ્યવહારમાં લગ્નોમાં ફરવા જતા વિતરા સંસારમાં બેઠા વિતરા લગ્નોમાં ફરતા હરતા ફરતા એ મોટો ગૌરવ લેવા જેવી વાત છે અને આપે કીધું તે પ્રમાણે પુણ્ય નું બજાર બધું ભેગું થયું હતું ત્યાં આગળ જ્ઞાની પુરુષ ચાલતા હતા પછી કઈ પુણ્ય તે પણ આપણે સમજાયું કે આ કયા પ્રકારની પુણ્ય છે બધા ફર્સ્ટ ક્લાસ ના માણસો દેખાતા હોય અને એ ફૂન કેવું પાપાનું પાપાનું એટલે મહી શું એ વિચાર કર્યા કરતો શું કહ્યું સુઈ ઘાટ માં હોય શું વિચાર રમણભાઈ તો એકદમ દોડતા આયા જોડે મારી સાથે આપણને કેટલી કૃપા કે છે કે વારે વારે કોઈ પણ વાત કે જ્ઞાની ની કૃપા જોઈ છે કર્મ અકર્મ જુએ એ મુક્તિ થાય કેમ ખીલાવી દે બધા કર્મ કરવા છતાં કર્મ અકર્મ ને જુએ જે સંયોગો દેખાય છે અને બંધન માં છૂટો છે પોતાનું જે ભાન થાય છે અને ભણ ના થાય છૂટો હોય તો એ કામનો નહીં વાતચીત કદરતી ના થઈ આપણી આપણી પોતાની અંગત વાત છે આત્માની જ વાત આત્માની એટલે બધાનામાં એ જ ગુણ એ જ મૂળ તત્વ છે એટલા માટે કે બીજું કઈ શોધ માં આ જગત માં બીજી કોઈ વસ્તુ શોધવા જેવી છે જ નહીં. સત્પુરુષ ની વ્યાખ્યા આવી બધી કે ભાઈ તું ગમે તે ભગવું લુગડું પહેર્યું, ધોળું લુગડું પહેર્યું, ત્યારે ચોટી પડી ધોરા લુગડા માટે વાઘરી બેઠેલા હોય તો માટે એને ચોટી પડી નહીં. સત્પુરુષ રહે કે નિશ્ચિત જેને આત્માનો ઉપયોગ છે એટલે એક ક્ષણ પણ આત્માનો ઉપયોગ ના ચૂકે એ સત્પુરુષ જ્ઞાની પુરુષ કહેવાય. શું કે સત્પુરુષ કહેવાય તો ત્યાં આગળ જજે કે છે અને વાણી પોતાની રીતે મૌલિક હોય કેવી હોય, શાસ્ત્રી વાણી ના હોય, વિરોધ મૌલિક વાણી હોય, પોતાના પાતાળ ઉપચેલું હોય એ વાણી અને તમામ આખો શાસ્ત્ર નો ધાર આપી દે થોડી વાર મને ત્યાં જઈને જાય કે છે કે સાહેબ મારો ઉકેલ લાયેલો ભાઈ એ શું કે બીજું કશું બોલી નહીં, હું કેવી રીતે કરું એવું ના કરી તમે લાયેલો સાહેબ કરી કરીને તો મારી આ દામ દજા થઈ છે, કરી કરીને તો મારી આ દજા થઈ છે. તો હજુ લોકો પૂછે સાહેબ શું તમે કોઈ કરવું કે છે એટલે ને શું કરી કરીને આ દજા થઈ છે, તારે અમને કહેવાનું સાહેબ તમે કરી આવે તું તો માથે ભરી જ આવે. શું કરું હા પણ સાહેબ બધી આ કરીએ આ બીજું કરવાનું છું શું કરવાનું છું માથે ભરી જાય સારો માણસ જાણી જશે. ચાલો ભાઈ કર્મ કરતો કરતો હોવા છતો અકર્મ, કર્મ કરે છતો અકર્મ, એ ગીતા નો છે એ જે ક્રમ છે બધા તે હિસાબે એ અક્રમ વિજ્ઞાન એ છે પણ સમજવું મુશ્કેલ છે એટલે તમારે કોઈ જુદો પડતો નથી. તમારે શું જાણવું છે કહો સમગ્ર જીવન નો પાયો શું લે છે તેની જરૂરિયાતો પ્રશ્ન થતા પૂરી ન થાય આપનો વિજ્ઞાન બહુ જુદું છે. તમે જે માનો છો એવું સ્મૃતિ પત્ર તમને છે નહીં અમારી યાદ કોઈ જ આજે કરો આ છે તે જગત ને વિસ્મૃત કરે એનું નામ અક્રમ વિજ્ઞાન. જગત ને વિસ્મૃત કરે સંપૂર્ણ એનું નામ અક્રમ વિજ્ઞાન. અને જગત સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ, જગત માં યાદ કરી રહે સ્મૃતિ તંત્ર રહે એ ભટકવાનો માર્ગ. એટલે અક્રમ વિજ્ઞાન બહુ જુદી છે મની વાત. તમે જે પૂછો સ્મૃતિ તંત્ર હોવું જોઈએ એમ કહે જ્ઞાન ક્યારે પણ જ્ઞાન થતું નથી, જ્ઞાન અજ્ઞાન થતું નથી ત્યાં જ આપણે શક્તિ રાખવાની. જીવન નો પાયો સ્થૂળ દેહ છે. સ્થૂળ દેહ તો તેની જરૂરિયાતો પ્રાપ્ત થતા પૂરી ન થાય, પ્રયત્ન થતા તો ન થાય, વાંધો નહીં જે થાય એટલે. કારણ કે જે પ્રાપ્ત છે ને એટલું જ લેવાનું છે, અપ્રાપ્ત ની ચિંતા કરવાની નથી. અપ્રાપ્ત ની ચિંતા કરવી એ ભયંકર ગુનો છે. આજે ખીચડી આવી તો એકલી ખીચડી આવી, ખીચડી કાલે શાક થઈ જાય શાક કાઢે ના આવી, ખીચડી એકલી આવી, રોટલો એકલો આવ્યો. અપ્રાપ્ત ની ચિંતા કરવી એ ભયંકર ગુનો છે. એટલે કૃષ્ણ ભગવાન નો ગુનો છે. પ્રાપ્ત નહીં એટલે જરૂરિયાત, દેહની જરૂરિયાત નહીં બહુ, એટલે માતાનું કહેવાનું નથી. એટલે અમારું જો બધી ઉપાધિ કર્યા કરે તો પછી કદી કોઈ કાર્યવાહ બધું થાય જ નહીં, બધું કાર્યવાહ ઉડી જાય. દેહના માટે ધ્યાન જ આપવાનું ના હોય કે ક્યારે ધંધા જાય છે કે ક્યારે ખાય છે, ધ્યાન આપવાનું. દેહનો ઉપયોગ જ ના રખાય. વિચાર થવા માટે તૈયાર છે, વિચાર સ્ટેજ માં છે. તમારે એને ચાર્જ કરવાનું નથી, એની મેળે એની મેળે ઉદય આવશે ને નિકાલ થશે, ઉદય આવશે નિકાલ થશે. પણ તે સહજ ભાવ રહેવું જોઈએ. એમાં પછી આવે મારાથી કે ભાઈ મારા આવી જોઈએ, આમ જગ્યા સારી જોઈએ, નામ શું એવું નહીં. જે ઉદય ભાવ આવ્યું છે તમારે કેટલા શાક છે, કેટલા શાક છે તમારે, કેટલા શાક જોઈએ છે? મારો આગ્રહ જ નથી, એવો કોઈ આગ્રહ જ નથી. બસ હોય તો પણ જ્યાં આગ્રહ ત્યાં વિગ્રહ. શું કહ્યું? ભાઈ નઈ એટલે આગ્રહ નથી તો વિગ્રહ નહી થાય. શું ખાવાની બાબત માં મારો સિદ્ધાંત એ છે, અન્નમ બહુ પૂર્વી ખાવાનું મળ્યું એ સારું નથી એમ કદી નહીં કહેવાનું. ખાવાની બાબત માં એમનો એવું છે કે જે ખાવાનું ધર્યું એ સારું નથી એવું ક્યારેય નહીં કહેવાનું. ખાવાની બાબત માં તો તમે નિવૃત્ત થઈ ગયા છો, એ જીતી ગયા છો. આ કઈ બાબત માં જીતી નથી ગયા તે બાબત છે ને? તો હજી મારો સતત પ્રયત્ન એ રહે છે કે જે પળ માં આપણે રહીએ છીએ તે પળ ઉત્તમ છે. હવે પછીનું પળ છે એની ચિંતા માં કરવી જોઈએ. એ એક બુદ્ધિથી હું વિચારું છું પણ હજુ પ્રતીતિ થતી નથી. એમનો એક સિદ્ધાંત એવો છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળમાં રહેવાનું, એના પછીના પળની ચિંતા નહીં કરવાની, એના પછીની પળનો વિચાર નહીં કરવાનો. અત્યારે જે સમયમાં રહીએ છીએ એ સમયમાં જ રહેવાનું, એના પછીના સમયનો એવો વિચાર નહીં કરવાનો. બરોબર છે, એ બીજી સેજ થાય છે. સમજું છું પણ હજુ જાણો છો પણ પ્રતીતિ થતી નથી એટલે વર્તન જુદી જાતનું થાય. બુદ્ધિ એક વસ્તુ છે, બુદ્ધિ એક વસ્તુ છે, અનુભૂતિ બીજી વસ્તુ છે. બુદ્ધિ એક વસ્તુ છે, અનુભૂતિ બીજી વસ્તુ છે. હા, બુદ્ધિ એક વસ્તુ છે, અનુભૂતિ બીજી. જ્યાં આગળ સંસારની અનુભૂતિ બુદ્ધિ ની હાજરીમાં થાય છે અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ગેરહાજરીમાં થાય છે. એટલે બુદ્ધિ ના માર્ગ ગુણ છે, સંસાર ની જેટલી અનુભૂતિ થાય એની હાજરીમાં જ થાય. એટલે આપડે પેલી અનુભૂતિ કરી ખરી ને, તો થોડો વખત ગેરહાજર થાય ને એક તકે થઈ જાય, પછી આવે ત્યારે પછી બંધ થઈ જાય. એમ કરતા કરતા થઈ જાય બંધ થાય, થઈ જાય બંધ થાય, કરતા કરતા આગળ વધી જાય.

અને જયારે કોઈ જ્ઞાની પુરુષ ભેગા થાય અને એને કઈ ચખાડે ભૌતિક સુખ, બીજું સુખ, નવું સુખ, સનાતન સુખ જેવા કઈક આવું ચખાડી દે, ભાઈ જો ચાખતો ખરો, ત્યારે પછી કે ના તાતા કશું મારું જોઈતું નથી, મારે આ જોઈએ. અને થોડી પ્રાપ્તિ થાય તો એ અંતરાત્મા થઈ જાય, એનો એ જ અંતરાત્મા, એનો એ જ. અને અંતરાત્મા થાય એટલે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે, પૂર્ણત્વ એની મેરેજ થયા કરે, પછી પરમાત્મા થાય. અંતરાત્મા થઈ પોતે એની મેરેજ સહજ સ્વભાવે પ્રગટ પરમાત્મા થયા કરે. અંતરાત્મા થતા સુધી જ્ઞાની પુરુષની જરૂર છે. પછી બારમા ગુંઠાણ સુધી જરૂર ભગવાન સભાદેવે અભર કર્યું ટીકો માર્યા, બારમા ગુંઠાણ સુધી જ્ઞાની પુરુષની જરૂર. ગજને કોઈ ભરા જાગૃતિ થાય તો કામ લાગી જાય. એટલે આત્મ સ્વરૂપ નું દર્શન થાય એને માટે તમારી ઈચ્છા છે તે થઈ શકશે. બેન તો અહીં આવતા હોય છે જરા સત્સંગમાં જરા એ રહ્યો તો સારું પણ કંઈક ચોપડી બોપડી આપો. નિરાલંબની આગળ કોઈ વાત નથી. આલંબન થી પ્રસન્ન થયો એટલે નિરાલંબ પ્રસન્ન થયો. ભગવાન પણ ઉપરી નહીં, શ્રી ભાઈ અવલંબન ને લઈને ભગવાન ઉપરી છે. કોઈ પણ અવલંબન ના આધારે આપણે જીએ છીએ માટે ભગવાન ઉપરી. અને તમે નિરાલંબ થયા, ભગવાન નિરાલંબ એક જ જાતિ ના થયા. જાતિ એક થઈ, એક જાતિ, જાતિ ફેર રહ્યું નહીં, પેલું જાતિ ફેર હતો. રવિવારે રાખ્યું છે નિરાલંબ ની સ્થિતિ, એમ જુદું જુદું પણ એનું પ્રાપ્ત થઈ જાય. અને આ નિરાલમ છે તો નિરાલમ પ્રાપ્ત થાય. અને પછી દર્શન કરવા આપતો તો તે થઈ જાય, જેની ઈચ્છા હોય તે પૂરી થઈ જાય. સંસાર માં કશું આવડ્યું નહીં, આત્મા એકલો આવડ્યો, બીજું કઈ આવડ્યું. દાદા આવા કૃપાળુ કે છે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. એમ નિરાલંબ આત્મા, નિરાલંબ આત્મા એટલે શું કે ત્યાં શ્રદ્ધા પણ નથી. શું છે ત્યાં? કેવળ જ છે. શું છે? કેવળ જ્ઞાન એ નિરાલંબ આત્મા. એટલે કેવળ જ્ઞાન અમે જોયું. શું કર્યું? વર્ત્યું નહીં, જોયું કેવળ લખતું. હા, જે અત્યારે એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવળ જ્ઞાન નો. કેવળ જ્ઞાન અમે જોયું પેલો અર્થ ખોટો પડ્યો. કેવા છે જાગર, કેવળ જ્ઞાન જ્યાં શબ્દ પણ નથી, અવલંબન નથી, એવું કેવળ જ્ઞાન. એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર. ગણનાર આવું ખસી ગયો નહી તો આવ્યું આટલું કમે, આટલું થયું, સમ્યક થયું, ભણ થયું, એ ગણનારો ખસી ગયો. દસેક દિવસ ગણનારો ખસી ગયો. પ્રશ્ન પૂછે કોને કર્યું? આ દ્રવ્યકરણ છે એમાં તમે શું સમજ્યા? તો દ્રવ્યકરણ ભાવ કરવું લોકો દ્રવ્યકર્મ માં શું સમજાવું? તમારી સમજ ને આ સમજ ને આપણે ફિટ થાય એવી સમજ જોઈએ, ફિટ થાય એવી સમજ જોઈએ, બધા એક્સેપ્ટ કરે એવી સમજ જોઈએ. દ્રવ્યકર્મ ભાવ કરે નો કર્મ આ ત્રણ કર્મ ને આખા જગત ના જીવો બંધેલા આ ત્રણે જ કર્મો લઈને જ મૂંઝાય છે. આમાં ત્રણે જ ગોઠવ્યો છે. તેથી કહીને જીવો જીવ તરીકે રહે, જીવાત તરીકે રહે છે. આ ત્રણ ગોઠવ્યો સુધી જાય પરમાત્મા થાય. એનો ધૈર્ય કર શું આપણી સમજમાં આવ્યું? આ જગત માં જે પણ કઈ કર્મ આપણે કરવા પડે છે એ બધા દ્રવ્ય કર્મ ના એવું નથી. આપવું છે તે આખી જ ભૂલ થાય છે. વસ્તુ હોય છે ભાઈ નહીં હોય છે બાદ આ બધું સાધન હોય છે અને પછી હળગાવે છે ત્યારે સાચી નિર્બત્તિ કહેવાય. પ્રકાશ આપતી એવું આ પ્રકાશ આપતી આ મીણબત્તી છે. શું છે? પ્રકાશ આપતી આ મીણબત્તી. આ મીણબત્તી રાખી આ ધૈર્ય કર્મ છે. આપણે નિરંતર અભ્યાસ કરે અને નવું ધૈર્ય કર્મ થાય. આ મીણબત્તી જેમ ભલા કરવા અભ્યાસ કરે તેમ અભ્યાસ કરે નિરંતર. આ મીણબત્તી નો શું શું વસ્તુ છે તે કહું પાછું. તેની મીણબત્તી માં તમે સમજ્યા કે દોરો છે આમાં છે તે જ્ઞાનાવરણ કર્મ છે. શું છે? જ્ઞાનાવરણ કર્મ કે જેનાથી આપણને આગળ છે તે સમજ પર જ્ઞાનમાં આવતું નથી. વસ્તુ જ્ઞાનમાં આવતું નથી. આપણા જ્ઞાન જે છે આપણી પાસે તેને આવરણ રૂપે છે. શું છે? પ્રકાશ થવા દેતું નથી, પ્રગટ થવા દેતું નથી. તે છતાં પ્રગટ થવા દેતું નથી. એમનું જ્ઞાનાવરણ પ્રકાશ. શું છે? એટલે પડદો છે કર્મ ઉપર જ્ઞાન ઉપર. હવે પડદો કરશે તો આપણી પાસે માલ તો આપણી પાસે જ બહાર લાગવા દેવાનું નથી. તે જ્ઞાનાવરણ કર્મ એક છે. આ મીણબત્તીમાં શું શું વસ્તુ તે બતાવું તમને. એક જ્ઞાનાવરણ કર્મ, બીજું દર્શનાવરણ કર્મ છે. દર્શનાવરણ કર્મ આખી શ્રદ્ધા જ ફરેલી છે. દર્શન જ ફરી છે. દર્શન ઊંધું થયું છે તો તમે સનાતન અને દર્શન માં જીવાત્મા છો એટલે મરી જઈશો ભોગ બેઠા. દર્શન ફેર થઈ ગયું. તે દર્શન નું આવરણ છે તેને લઈને આ વાંચી આપણે જોઈએ છીએ. તેને જોઈએ છીએ આખી જોઈએ છીએ આંખથી જોઈએ છીએ આપણે. કહ્યું દર્શન નું આવરણ થયું. એ વાંચવા પાસે શક્તિ નું આવરણ આવે પાસે કર્મોથી આવે બીજું આવે જત જતા આવરણો. તો બાળકોને આવરણ હોતો નથી પણ દર્શનાવરણ તો હોય છે. બીજું કઈ દેખાતું નથી એટલે વાંચી દેખાય છે કેવું કરે છે ને. બાકી બીજું જોવાની બધી અનંત શક્તિ છે નહીં દત્નાવરણ. પણ આવરણ છે શું કરે તો આંખથી જેટલું દેખાય તે જુએ છે બિચારો. તો પેલો બુદ્ધિથી જેટલું સમજાયું જ્ઞાન સમજે છે. બાકી ભાઈ કાર વગરનું જ્ઞાન છે. તો જે સત્તા છે આપણી સામાન તેના આધારે કંઈક કરીએ છીએ. કેટલા ગુણ બતાડ્યા આ મણિવ્યક્તિમાં? બે ગુણ બતાડ્યા. તમારે પાસે હોવા છતાં તમારે વાપરવામાં વાંધા ઉતારે. હા એટલે બધી ચીજ પાસે છે. પાસે છે એ આપણાથી એનો લાભ લઈ શકાય નહીં. તમે જમવા બેઠા હોય અને થારી મૂકી હોય, જમવાની તૈયારી હોય, આપને આપણા જાવ છો ત્યાં તમે કેળા આવ્યો, જાણી ઉઠી જાવ છો મારે તમે ઉઠી જાવ, તમે બોલો જાવ ઘણી ઘણી રે નહીં, એટલે એ અંતરાયકન કહેવાય. શું કહેવાય? થારી હતી જતા જ સમય નહીં. એવી રીતે ભાઈ જ્ઞાન છે, દર્શન છે, શક્તિ છે, નિર્ભયતા છે, બધા ગુણો છે, બધા ભોગવાતા નથી. અંતરાય પણ છે, દિવાલો માંથી છે, આપણે જોઈ લીધા આપણે બધી છે, અને આ કઈ શું થયો એવા અંતરાય કેમ છે? કેટલા થયા? તો મોરબી મોરબી મોરબી કર. એટલે એક માણસ ને ચંદુલાલ છે, દારૂ ચંદુલાલ છે, આખા ગામમાં બહુ પ્રખ્યાત માણસ હોય, અને આવું લોકો સલાહ લેતા હોય, તો રાત્રે જરા હરાશ 9 વાગે જરા ગાંડી પીવે, તો જરા વધારે પીવાઈ ગઈ, તો શું અસર થાય? ચંદુલાલ રહે ભરાય? ચંદુલાલ ના ચંદુલાલ આવો દાયો માણસ આપડે ત્યાં જઈએ, ત્યાં હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ આપણે નામ જ જઈએ કે તેની અસર છે ને, હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ બોલ્યા માણસ ધારો માણસ સાચું બોલ્યા છે તને તો ખબર ને? એટલે દારૂ ને દારૂ ના અમલ ને લઈને દારૂ પીધો તેનો અમલ થયો, પોતાનો અમલ ઉડી ગયો, પોતાની સત્તા ઉડી ગઈ, અને કોની સત્તા? દારૂ નો અમલ. અમલ કોનો છે? દારૂ નો. તેને લઈને આ બોલે છે કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું, એવી ભ્રાંતિ એને ઉત્પન્ન થઈ દારૂ લીધે. પોતાનું થોડું ભૂલ્યો, ચંદુલાલ ભૂલ્યો, અરે હું એટલે પ્રેસિડેન્ટ છું. એવી રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ માન્યું છે, એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે આમાં સુખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી સુખ માનવું હોત તો નિવેડો આવે, પણ લોકે જ્યાં માન્યું ત્યાં સુખ ફળ આપે ગયા, એટલે ગણ ને એનાથી. અને પછી એટલે આપણે ખોરાક લીધો, અને ખોરાક લીધો તેનો દારૂ થયો, અને તેથી આ આખો દાડો આ મારા ખસરા થાય, આ કાકા થાય, મામો થાય, કુઓ થાય, બોલ કઈ ખરેખર છે? કોઈ ધસરો બન્યો થાય? હે, ક્યાં સુધી નો ધસરો? એ ના, એવું નહી. અત્યારે તો બહુ ડાયવર્સ ના લેતા સુધી નો ધસરો. એટલે આવું હે, ઓલ ધી ગાડ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ, યુ આર પરમેનન્ટ અને ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટને પ્રાપ્તિ માટે તમે ગયા, એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા. અને પછી સાહેબ ડાક્ટરને કહો, સાહેબ મને બતાવજો, એટલે બસ સાહેબની બહેન મરી ગઈ, તને શું બતાવવાનો છે? તે ડાક્ટર સાહેબની બહેન નહીં મરી જતી, પણ છતાં આ કાળાવાળા કરે, સાહેબ મને બતાવજો. અને શું કારણ? એને ભય બેહી ગયો છે જો મરજી. આત્માનો અમલ ઉડી ગયો અને સર વસ્તુ નો અમલ થયો. શું થયું? હા, એટલે પરસત્તામાં બેઠો, પર વસ્તુ નો અમલ થયો એટલે પરસત્તામાં બેઠો, અને પર સત્તા ને પોતાની સત્તા માનવા લાગે બધો, કે હું જ કરું છું. આગળ આપડી ઈચ્છા ના હોય ને તો એકદમ ઠંડી આવી ઘરું છે, પણ ભોગવવી પડે. ભોગવવી ના પડે? હે, ભોગવવી પડે. અને ભોગવ આપી તો દેવતા નાખ્યો તો વેદની ભોગવવી પડે ને, દજે મરી એમ જેવું ભોગવવી પડે. હા, દવાખાનામાં વેદની ભોગવ છે, દ્વેરી તમે લોકો નહીં? કે એક જ પ્રકારની હોય છે કે અનેક પ્રકારની હોય છે. દવા ઘર વ્યક્તિ ભોગવે છે લોકો ઘણા ઘણા પ્રકારની. હે ઘણા પ્રકારની ઘણા પ્રકારની. અરે કેટલીક જાય કેટલાક લોકો સાતા વેદની ભોગવે છે સાતા વેદની. પેલી અસાતા વેદની કહેવાય દુઃખ દુઃખ દુઃખ આપે એ અસાતા વેદની. અને કેટલાક સાતા વેદની કોઈ જાતનું શરીરમાં દુઃખ હોય નહીં કેરીઓ થાય પીએ પછી આ સુઈ ગયા થશે ત્યાં માતા કે સાતા વેદની માં છે. હજુ રથ વાયડો નથી પડ્યો એટલે સાતા વેદની માં હું આ થયે છે. તો વાયડો પડશે કે તમ ટેકી બને આગળ એ વાયુ થઈ ગયું પણ તમારી સાતા વેદની છે ભોગવે હિસાબમાં લખાઈ ના આવે છે. શું થયું છે હિસાબમાં લખાઈ ના આવે એટલે સાતા વેદી ના સાતા વેદી બે જાતની વેદી લાવે. કેટલાક વર્ષ થોડો વખત સાતા રહે પછી વળી અસાતા આવે અસાતા આખો દાડો ચાલુ જ રહે સમજ ને. તો ગાર ગળે તો અસાતા વેદી તો પૂરા થાય કાકા કેટલા થયા પાંચ હજી છઠ્ઠું કઉ છું પછી હું સુરેશ હું સુરેશ એ નામ આ દ્રવ્ય નામ દ્રવ્યકરણ છે. શું છે નામ દ્રવ્યકરણ નામ સુરેશ જાની હું એન્જિનિયર હું ગોળો હું કાળો હું જાડો પાતળો અને તમે જાઓ કોકને ત્યાં આવો આવો આવો જાની તો એ ઉપાધેય કર્મ કહેવાય. શું કહ્યું ઉપાધેય અરે આદેય કર્મ આદેય કર્મ. તમે જાઓ કર આવો આવો પધારો તમે ત્યારે કહી ના રાખ્યું હોય પણ તમે જાપ કરતી એવું શું બોલે કે આવો વધારો આવો વધારો અને એનો ધબોવાનો પછી એનો કોઈ આવે છે તો કેમ તું અમે અહીં દર્શન કરું છું એ અનાદે કહેવાય. શું કહેવાય અનાદે અનાદે. આ બિચાર આવે તો એને સીધો જ અપમાન કે ના અને તમને માન જોઈતું નહીં સ્વમાન આપે એ બધા નામ કર્મ છે. હવે લોકો મને કહે છે તમે તો કે ચમત્કાર કરો છો ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે હાથ તારા ગિનારો હોય તો કરી શકે ચમત્કાર જેવી વસ્તુ જ ખોટી છે. આખા ગમત લોકો લોકોને ફસાવવા છે અને લોકો દુરુપયોગ કરે છે ચમત્કારના નામથી. હવે એટલે મેં મને કે બધા કહે છે તમે ચમત્કાર બધા બહુ કરો છો એ ચમત્કાર નથી એ અમારું નામ કર્મ છે. યશ નામ કર્મ કેવું યશ નામ કર્મ. તમે એટલું એવું જાણો છો કે કોઈ માણસ ઘણા ઘણા ગુંપાડે છે કે મેં આ ભાઈનું ઘણું કામ કર્યું પણ મને અભ્યાસ જ આપે છે એવું બોલે એવું સાંભળવામાં આવ્યું ઘણા વાર હે એ એની મીણબત્તીમાં અભ્યાસ નામનું કર્મ છે. અને મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને કે તમે જ કર્યું કે એ જ નામ કર્મ કહેવાય. સમજ ને એટલે હું હરું અને લોકોનું કલ્યાણ થઈ જાય એટલે લોકો કહે દાદા જ કર્યું આ સમજ જ નામ કર્મ. સમજ તમે અત્યારે નામ કરતો ડાયરી હા ઘણા માણસ બૂમ પાડે અને આટલા તું ડાયરી કર્યું પણ મને જશ બધા આપે અભ્યાસ જ હાલ્યા કરે તમે તારો અભ્યાસ નામનું કર્મ એટલે આપે છે ડાયરી શું જો ડાયરી બિરાજ જશે આપે છે ના અમે તો એટલે ખરો આ જ્ઞાન થતા પેલા એક માણસ મને કહેવા આવ્યો તમારા લીધે મારું આ બધું કામ પતી ગયું કે છે. શું કે છે ભાઈ હું જાણતો નથી શું કામ પતી ગયું તમે તો તમે એવું જ બોલો કે છે આ તમારે તમે લેતા તો થયું આ તમે જ કહ્યું કે છે આ ભાઈ મેં કહ્યું નથી હું જાણતો નથી આમાં મારી હોળીનું બે એવું હતું તે તમે જ ભૂખ મારી બેહ દીધા કે તમે લાગવક લગાવી ગયા સર મેં હું મને વિચાર આવ્યો કે આ કોઈ પણ માણસે કામ કરેલું છે તે એને આ પોટલી આપવાની તરફ બધા અહીં આપવા આવ્યો છે. ભૂલ થઈ જાય માણસ આ દસમું પોટલું જેને કામ કર્યું તેને આપવાને બદલે અહીં આપવા આવ્યો છે. મેં એને કહ્યું મેં ભાઈ આ મારી પોટલી નથી, આ બીજા કોઈ કામ કરે છે તો અડધું આપ્યા. ત્યાં હું તો આ મૂકીને ચાલ્યો, તમે જ કહ્યું છે કે અને કરનારો માણસ વિચાર મળ્યો આનું આટલું આટલું કહ્યું તો અધ્યક્ષ આપે છે કે પોટલી મારતો આવું આવું તો મન ચાલ્યા કરે. એટલે મન હવે એ નામ કર્મ બધી બહુ કર્મો છે. આવો બધી આવી આવા આડકો આવું માથું આવા આગો આવી આમ પર્સનાલિટી બધા બહુ જતા છે. એ બધું છે આ મણિવર્તીમાં છે. શું છે બધું ભેગું કરીને એને નામ કર્મ કર્યું. નામ કર્મ નામ દ્રવ્ય કર્મ કેટલા થયા. અરે હાથમું ગોત્રકર્મ છે. ગોત્રકર્મ હા જાની આવો આવો આવો જાની હરિજન આવ્યો. તું કેમ આવ્યો છે જતો રહેતો છે ક્યાં? એ નીચ ગોત્ર છે આ ઉચ્ચ ગોત્ર છે. પછી નહીં આપણે અહીંથી ગોત્ર ઉચ્ચ ગોત્ર એટલે આ ગોત્ર નો અર્થ રહ્યો નથી અત્યારે તો કોઈ લોકો કે તમે આ ગોત્ર ના આ ગોત્ર ના ઉચ્ચ ગોત્ર એટલે શું? ઉચ્ચ ગોત્ર નો અર્થ ભગવાને શું કહેલો તે લોકો પોતાની ભાષા બની ગયા. ઉચ્ચ ગોત્ર નો અર્થ લોક પૂજ્ય કહેવાય. શું કહેવું? લોક પૂજ્ય ઉચ્ચ ગોત્ર લોક પૂજ્ય એ તમારા ના હોય તે થોડા આવશે. તમારા હતા વાળા બીજા થોડા અંશે હોય. સંપૂર્ણ લોક પૂજ્ય તો જ્ઞાની પુરુષ હોય, તીર્થંકર હોય. એ કોઈ જાય કોઈ લોક સંપૂર્ણ લોક પૂજ્ય ના હોય. અને જ્ઞાની પુરુષ ને તીર્થંકર ની પાછળ લોક હે પાછળ એ જતા હોય ને પાછળ નમસ્કાર કરે. કેવું કરે? બાકી પોલીસ વાળા લોક પૂજ્ય તો છે ને. આવો સાહેબ આવો સાહેબ અરે કેમ આમ જ્ઞાની મુ ભેર નહીં થાય કે જોજો ને પડે પાછા જાય કે એ ભેર. અને પેલા જ્ઞાની સ્ત્રી ની પાછળ ગયા કરે ને લોક પૂજ્ય અને લોક નિંદ્ય પાછા બીજા લોક નિંદ્ય. અહીં અમદાવાદમાં કોઈ લોક નિંદ્ય માણસ નહીં હોય. કોઈ નિંદા કરવી પડે એવા માણસ નહીં હોય. નિંદવા જેવા માણસ નહીં હોય ને આ કારણો અમે લોક નિંદ્ય નહી અમે સ્વતંત્ર સ્વતંત્ર મત વાપર્યો છે. અમારો તીર્થંકરો નો ભાગ જે હતો તે અમે સ્વતંત્ર રીતે અમે વાપર્યો છે. આ કાળમાં જે લોક નિંદ્ય નથી તે આ કાળનો લોક પૂજ્ય છે. શું કહ્યું? તીર્થંકરો જે લોક પૂજ્ય ગયા તે અમુક કાળ ના આધારે ગયા છે. અમે આ કાળમાં શું કહીએ છીએ જે લોક નિંદ્ય નથી તેને લોક પૂજ્ય અમે કહીએ છીએ એની જવાબદારી પણ અમારે માથે